వాల్మీకి రామాయణం కిష్కింధాకాండ త్రిజో సర్గ. హనుమాన్జీ శ్రీరామని లక్ష్మణుని వనమావను కరణ పుచ్చు అని పోతానో తథా సుగ్రీవును పరిచయ ఆపో. శ్రీరామ ఏమన్న వచనోని ప్రశంసా కరినే లక్ష్మణుని పోతానా వతి వాత్ కరవాని ఆజ్ఞ ఆపి తథా లక్ష్మణ్ ద్వారా పోతాని ప్రార్థనా స్వీకారాత హనుమాన్జీను ప్రసన్న థౌ. మహాత్మా సుగ్రీవుని వాత్ను తాత్పర్య సమజిని హనుమాన్జీ ఋషముఖ పర్వత్తి ఏ స్థాన తరఫ్ ఉచడతా ఉచడతా చాల్యా జ్యా బన్నె రఘువంశీ భాయ్యో విరాజమాన్ హతా. పవన్ కుమార్ వానరవీర హనుమాన్ ఏవు విచారిని కే మారా వానర రూప పర్ కోయ విశ్వాస్ కర్షే నహీ తేథీ పోతానా వానర రూపను పరిత్యాగ కరిని భిక్షు సామాన్య తపస్విను రూప ధరి లీధు. ત્યાર પછી હનુમાનજીએ વિનયપૂર્વક એ બંને રઘુવંશી વીરોની પાસે જઈને એમને પ્રણામ કર્યા અને મનને અત્યંત પ્રિય લાગનારી મધુરવાણીમાં એમની સાથે વાર્તાલાપ શરૂ કર્યો. વાનર શિરોમણી હનુમાનજીએ પ્રથમ તો એ બંને વીરોની યથોચિત પ્રશંસા કરી, પછી વિધિવત એમનું પૂજન કરીને સ્વચ્છંદ રૂપે મધુરવાણીમાં કહ્યું, વીરો, તમે બંને સત્યપરાક્રમી રાજર્ષિઓ અને દેવતાઓ જેવા પ્રભાવશાળી તપસ્વી તથા કઠોર વ્રતનું પાલન કરનારા લાગો છો. તમારા શરીરની કાંતિ બહુ સુંદર છે. તમે બંને આ વનપ્રદેશમાં શા માટે આવ્યા છો? વનમાં વિચરનારા મૃગોના ટોળા તથા અન્ય વન્ય પશુ પ્રાણીઓને પણ ત્રાસ આપીને પંપા સરોવરના તટવર્તી વૃક્ષોને નિહાળતા તથા સુંદર જળવાળા નદી જેવા પંપાને સુશોભિત કરનારા તમે બંને વેગશાળી વીર કોણ છો? તમારા અંગોની કાંતિ સુવર્ણ જેવી ઝળહળી રહી છે. તમે બંને ઘણા સુરવીર દેખાઓ છો. તમારા બંનેના અંગો પર ચીર વસ્ત્ર શોભી રહ્યા છે. તમે બંને લાંબા શ્વાસ લઈ રહ્યા છો. તમારી ભુજાઓ વિશાળ છે. તમે તમારા પ્રભાવથી આ વનના પ્રાણીઓને ભયભીત કરી રહ્યા છો. તમે પણ તમારો પરિચય આપશો ખરા? તમારા બંને વીરોની દ્રષ્ટિ સિંહ જેવી છે. તમારું બળ પરાક્રમ મહાન છે. ઇન્દ્રધનુષ્ય જેવું મહાન ધનુષ્ય ધારણ કરીને તમે શત્રુઓને નષ્ટ કરવાનું સામર્થ્ય ધરાવો છો. તમે કાંતિવાન તથા રૂપવાન છો. તમે વિશાળકાય સાંઢની જેમ મંદ ગતિએ ચાલો છો. તમારા બંનેની ભુજાઓ હાથીની સૂંઢ જેવી દેખાય છે. તમે મનુષ્યમાં શ્રેષ્ઠ અને પરમ તેજસ્વી છો. તમારા બંનેની પ્રભાથી ગિરિરાજ ઋષ્યમુખ ઝગમગી રહ્યો છે. તમે દેવતાઓ જેવા પરાક્રમી અને રાજ્ય શાસન કરવાને યોગ્ય છો. ભલા દુર્ગમ વન પ્રદેશમાં તમે શા માટે આવ્યા છો? તમારા નેત્ર પ્રફુલ્લ કમળદળ જેવા શોભી રહ્યા છે. તમારામાં વીરતા નિવાસ કરે છે. તમે બંને મસ્તક પર જટા ધારણ કરો છો અને બંને એકબીજાના જેવા છો. વીરો, શું તમે દેવલોકમાંથી અહીં આવ્યા છો? તમે બંનેને જોઈને એવું લાગે છે જાણે ચંદ્રમા અને સૂર્ય સ્વયં સ્વેચ્છાપૂર્વક આ પૃથ્વી પર ઉતરી આવ્યા છે. તમારા વૃક્ષસ્થળ વિશાળ છે. મનુષ્ય હોવા છતાં પણ તમારું રૂપ દેવતાઓ જેવું છે. તમારા ખભા સિંહ જેવા છે. તમે અત્યંત ઉત્સાહિત દેખાવ છો. તમે બંને મદમદ સાંઢ જેવા દેખાવ છો. તમારી ભુજાઓ વિશાળ, સુંદર, ગોળ ગોળ અને પરિઘ ગદા જેવી સુદૃઢ છે. આ ભુજાઓ સઘળા આભૂષણો ધારણ કરવા યોગ્ય છે, તો પણ તમે એમને વિભૂષિત કેમ કરી નથી? મને તો લાગે છે કે તમે બંને સમુદ્રો અને વનોથી યુક્ત તથા વિંધ્ય અને મેરુ વગેરે પર્વતોથી વિભૂષિત આ સમસ્ત પૃથ્વીની રક્ષા કરવાને યોગ્ય છો. તમારા બંને ધનુષ્ય વિચિત્ર સ્નિગ્ધ તથા દિવ્ય અનુલેપનથી ચિત્રેલા છે. એમને સુવર્ણથી સજાવવામાં આવ્યા છે, તેથી ઇન્દ્રના વજ્રની જેમ પ્રકાશિત થઈ રહ્યા છે. પ્રાણોનો અંત કરી દેનારા સર્પો જેવા ભયંકર અને ઝળહળતા તીક્ષ્ણ બાણોથી ભરેલા તમારા બંનેના તુણીર બહુ સુંદર દેખાય છે. તમારા બંને ખડગ વિશાળ અને વિસ્તૃત છે, એમને પાકા સોનાથી મઢવામાં આવ્યા છે. એ બંને કાચડી ઉતારીને નીકળેલા સર્પ જેવા શોભી રહ્યા છે. વીરો, આ રીતે વારંવાર હું તમારો પરિચય પૂછી રહ્યો છું, તમે મને ઉત્તર કેમ આપતા નથી? અહીં સુગ્રીવ નામના એક શ્રેષ્ઠ વાનર રહે છે, જે મોટા ધર્માત્મા અને વીર છે. એમના ભાઈ વાલીએ એમને ઘરમાંથી હાંકી કાઢ્યા છે, તેથી અત્યંત દુઃખી થઈને આખા જગતમાં દુઃખ વેઠતા ફરે છે. એ જ વાનર શિરોમણીના રાજા મહાત્મા સુગ્રીવના મોકલવાથી હું અહીં આવ્યો છું. મારું નામ હનુમાન છે, હું પણ વાનર છું. ધર્માત્મા સુગ્રીવ તમારા બંને સાથે મિત્રતા કરવા ઈચ્છે છે, મને એમનો મંત્રી જાણો. હું વાયુ દેવતાનો વાનર જાતિનો પુત્ર છું. મારી ઈચ્છા હોય ત્યાં હું જઈ શકું છું અને જેવું ઈચ્છું એવું રૂપ લઈ શકું છું. અત્યારે સુગ્રીવનું પ્રિય કરવા માટે હું ભિક્ષુ રૂપે મને છુપાવીને ઋષ્યમુખ પર્વત પરથી અહીં આવ્યો છું. એ બંને ભાઈ શ્રીરામ અને લક્ષ્મણને આમ કહીને વાતચીત કરવામાં કુશળ અને વાતના મર્મને સમજવામાં નિપુણ હનુમાન ચૂપ થઈ ગયા, પછી કાંઈ ન બોલ્યા. એમની આ વાત સાંભળીને શ્રીરામચંદ્રજીના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. એમણે પોતાની બાજુમાં ઊભા રહેલા નાના ભાઈ લક્ષ્મણને આમ કહ્યું, સુમિત્રાનંદન, આ મહામનસ્વી વાનરરાજ સુગ્રીવના મંત્રી છે અને એમના જ હિત માટે અહીં મારી પાસે આવ્યા છે. લક્ષ્મણ, શત્રુસુદન સુગ્રીવના મંત્રી કપિવર હનુમાન સાથે જેઓ વાતના મર્મને જાણનારા છે, તમે સ્નેહપૂર્વક મીઠી વાણીમાં વાતચીત કરો. જેને ઋગ્વેદનું શિક્ષણ મળ્યું નથી, જેણે યજુર્વેદનો અભ્યાસ નથી કર્યો તથા જે સામવેદનો વિદ્વાન નથી, એ આ રીતે સુંદર ભાષામાં વાર્તાલાપ કરી શકે નહીં. ખરેખર આમણે સંપૂર્ણ વ્યાકરણનો ઘણીવાર સ્વાધ્યાય કર્યો છે, કેમ કે આટલી લાંબી વાત કરવા છતાં એમના મુખેથી કોઈ અશુદ્ધિ નીકળી નથી. બોલતી વખતે એમના મુખ, નેત્ર, લલાટ, ભ્રકુટી તથા અન્ય બધા અંગોથી પણ કોઈ દોષ પ્રગટ થયો હોય એવું ક્યાંય જોવામાં નથી આવ્યું. આમણે થોડામાં જ ઘણી સ્પષ્ટતા સાથે પોતાનો અભિપ્રાય આપી દીધો છે, એ સમજવામાં કશો સંશય થયો નથી. અટકી અટકીને અથવા શબ્દોના અક્ષરોને તોડી મરોડીને કોઈ એવા વાક્યનું ઉચ્ચારણ કર્યું નથી જે સાંભળવામાં કર્કશ હોય. એમની વાણી હૃદયમાં મધ્યમ રૂપે સ્થિત છે અને કંઠમાં વેખરી રૂપે પ્રગટ થાય છે, તેથી બોલે છે ત્યારે એમનો અવાજ ન વધારે ધીમો હોય છે કે ન વધારે ઊંચો, મધ્યમ સ્વરમાં આમણે બધી વાત કહી છે. આ હનુમાન સંસ્કાર અને ક્રમથી સંપન્ન, અદ્ભુત, અવિલંબિત તથા હૃદયને આનંદ આપનારી કલ્યાણમય વાણીનું ઉચ્ચારણ કરે છે. અહીં સંસ્કાર કહેતા વ્યાકરણના નિયમોનું અનુકૂળ શુદ્ધ વાણીને સંસ્કાર સંપન્ન સંસ્કૃતમાં સંસ્કાર કહે છે. બીજું ક્રમથી કહેતા શબ્દોના ઉચ્ચારણની શાસ્ત્રીય પદ્ધતિનું નામ ક્રમ છે. અને અવિલંબિત કહેતા રોકાયા વિના ધારા પ્રવાહ રૂપે બોલવું એ અવિલંબિત કહેવામાં આવે છે. હૃદય, કંઠ અને મૂર્ધા એ ત્રણેય સ્થાનો દ્વારા સ્પષ્ટ રૂપે અભિવ્યક્ત થનારી આમની અદ્ભુત વાણીને સાંભળીને કોનું મન પ્રસન્ન નહીં થાય? વધ કરવા માટે તલવાર ઉગામેલા શત્રુનું હૃદય પણ આવી અદ્ભુત વાણીથી બદલાઈ શકે છે. નિષ્પાપ લક્ષ્મણ, જે રાજા પાસે આમના જેવા દૂત ન હોય, એના કાર્યોની સિદ્ધિ કેવી રીતે થઈ શકે છે? જેના કાર્ય સાધક દૂત આવા ઉત્તમ ગુણોથી સંપન્ન હોય, એ રાજાના બધા મનોરથો દૂતોની વાતચીતથી જ સિદ્ધ થઈ જાય છે. શ્રી રામચંદ્રજીના આમ કહેવાથી વાતચીતની કળામાં નિપુણ સુમિત્રાનંદન, લક્ષ્મણે વાતના મર્મને સમજનારા પવનકુમાર, સુગ્રીવના મંત્રી કપિવર હનુમાનને આમ કહ્યું, વિદ્વાન, મહામના સુગ્રીવના ગુણો અમે જાણી ચૂક્યા છીએ. અમે બંને ભાઈ વાનરરાજ સુગ્રીવને જ શોધવા અહીં આવ્યા છીએ. સાધુ શિરોમણી હનુમાનજી, તમે સુગ્રીવના કહ્યા મુજબ અહીં આવીને મૈત્રીની જે વાત કરી રહ્યા છો એ અમને સ્વીકાર છે. અમે તમારા કહેવાથી મૈત્રી કરી શકીએ છીએ. લક્ષ્મણના સ્વીકૃતિ સૂચક નિપુણતાયુક્ત વચનો સાંભળીને પવનકુમાર, કપિવર હનુમાન બહુ પ્રસન્ન થયા. એમણે સુગ્રીવની વિજય સિદ્ધિને ધ્યાનમાં લઈને તે સમયે એ બંને ભાઈઓની સાથે એમની મિત્રતા કરવાની ઈચ્છા પ્રગટ કરી. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં ત્રીજો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.